શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 38મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, હું તમને જણાવવા માટે વાનપ્રસ્થાશ્રમીઓના ધર્મો કહું છું. તે ધર્મો કળિયુગમાં પાળવા અશક્ય હોવાથી સ્મૃતિકારો મનુ આદિએ કળિયુગ માટે નિષેધ કરેલા છે. હે વિપ્ર, આયુષ્યના ત્રીજા ભાગમાં એટલે કે 51મા વર્ષમાં પ્રવેશ થતા ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી ત્રીજા વાનપ્રસ્થાશ્રમનો આશ્રય કરવો, પોતાના પુત્રનો પુત્ર જન્મે તે જોઈને ગૃહસ્થાશ્રમી પુરુષે ગૃહસ્થના સર્વે સુખભોગનો ત્યાગ કરી પોતાની પત્નીના પોષણની પુત્રને જવાબદારી સોંપી વનમાં પ્રવેશ કરવો. જો પત્ની પોતાને અનુકૂળ હોય અને તપને સહન કરવા સમર્થ હોય તો વિદ્વાન ગૃહસ્થે તેને પણ વનમાં સાથે લઈ જવી, અથવા જો અનુકૂળ ન હોય અથવા તો તપ કરવા સમર્થ ન હોય ને પોતાને દુઃખ આપનારી થાય તો સાથે ન લઈ જવી. પુત્રોને સોંપી સ્વયં એકલા જ વનમાં પ્રવેશ કરવો. વૈરાગ્યને કારણે ગૃહસ્થના સુખને ન ઈચ્છતા તેમજ બ્રહ્મચર્યાશ્રમમાં રહેલા હોવા છતાં ધીરજવાન અથવા મૃત પત્નીવાળા પુરુષોએ પણ વાનપ્રસ્થાશ્રમમાં પ્રવેશ કરવો, ત્યારે પ્રથમ ગૃહસ્થાશ્રમી પુરુષે પોતાના ગુરુને પૂછવું, ત્યાર પછી ધાર્મિક રાજાની અનુમતિ લેવી અને પોતાના સગા સંબંધીને પૂછવું, ને પછીથી જ વાનપ્રસ્થાશ્રમનો સ્વીકાર કરવો, તે પણ પ્રશંસનીય ઉત્તરાયણમાં અને તેમાં પણ સુદ પક્ષમાં, જે કોઈ દિવસના પૂર્વભાગમાં વનમાં પ્રવેશ કરી નિયમોનું પાલન કરતા ચિત્તને એકાગ્ર કરી તપ કરવું. વાનપ્રસ્થાશ્રમીને દ્વિજ દેહને ઉચિત તપ કરવું એ જ મુખ્યપણે કહેલું છે. તેથી તપ કરવામાં ઉત્સાહી અને દુઃખ સહન કરવામાં ધીરજવાળા પુરુષોએ તપનો જ આશ્રય કરવો. ત્રેતાગ્નિય સહિત વનમાં સિધાવેલા વાનપ્રસ્થાશ્રમી પુરુષને અગ્નિહોત્રનું કર્મ કે દર્શાદિક કર્મ સાક્ષાત પશુનો વધ કર્યા વિના પૂર્વે ગૃહસ્થાશ્રમ વખતે જેમ કરતા હતા તે જ વિધિપૂર્વક કરવાનું કહેલું છે. વનમાંથી પોતે જ લઈ આવેલા નિવારાદી મુનિ અન્નમાંથી તૈયાર કરેલા પુરોડાશનો અગ્નિમાં હોમ કરવો અને તે ત્રેતાગ્નિનું રક્ષણ કરવા માટે પર્ણશાળા બનાવવી અને પોતાને તો પર્ણકુટીથી બહાર જ રહેવું. ચિત્તને બરાબર સ્થિર કરી ક્રોધને જીતી આત્મજ્ઞાની વાનપ્રસ્થિએ પથ્થર અને કાંકરાવાળા પ્રદેશમાં શયન કરવું. ક્યારેય પણ બે વાર ભોજન કરવું નહીં. મદ્ય માંસ ભક્ષણનો હંમેશા ત્યાગ કરવો ને નિરંતર બ્રહ્મચર્ય વ્રત પરાયણ રહેવું. કોઈ પણ ભૂત પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો. પત્નીની સાથે કદાપિ શયન ન કરવું. નિવારાદિ મુનિધાન્ય શાક કે ફળ વડે કરીને પંચયજ્ઞો કરવા, જળ મૂળ અને ફળની ભિક્ષા આપીને અતિથિઓ અને સંન્યાસીઓનો અતિથિ સત્કાર પણ કરવો. ઇન્દ્રિયોને નિયમમાં રાખી વાનપ્રસ્થિએ વલ્કલ વસ્ત્રો, તૃણના કે પાંદડાના વસ્ત્રો તથા મૃગચર્મ ધારણ કરવા, તેમજ કમંડળું અને દંડ પણ ધારણ કરવો. મસ્તક પરના અને દાઢી મૂછના કેશ ક્યારેય ઉતારવા નહીં, તેમજ નખનું છેદન ન કરવું તથા શરીર ઉપર રહેલા મેલને ધોવો નહીં. વસ્ત્રાદિકથી તેનું માર્જન પણ કરવું નહીં. ભૂતલ ઉપર શયન કરતા વાનપ્રસ્થિએ શરીરના અંગોને ચોળ્યા વિના ત્રિકાળ સ્નાન કરવું. દાંતને હંમેશા સફાઈ કરી ધોળા કરવા નહીં ને વારંવાર આસનને ફેરવવું નહીં. વળી વાનપ્રસ્થિએ અષ્ટ પ્રકારે પરસ્ત્રીના સંગનો ત્યાગ રાખવો અને પોતાની પત્ની સાથે પણ યજ્ઞકર્મ નિમિત્તે જેટલું આવશ્યક હોય તેટલું જ બોલવું. વળી તે વાનપ્રસ્થિએ વનમાં પાકેલા નિવારાદિ અન્ન અથવા કોઠા બોરા અદિકનું એક જ વાર ભોજન કરવું, અંતઃકરણને નિયમમાં કરનાર, બાહ્ય ઇન્દ્રિયોનું દમન કરનાર, કોમળ ચિત્તવાળા, ધીરજશાળી, મૂળ કંદ અને ફળનો આહાર કરનારા અથવા નિવારાદિ મુનિ અન્નથી જીવન ચલાવનાર વાનપ્રસ્થીએ ફળમાંથી નીકળતા તેલનું ભક્ષણ કરવું, પરંતુ ઘી આદિકનું ભક્ષણ કરવું નહીં. પોતાની આજીવિકા માટેનું નિવારાદિ અન્ન વનમાંથી જાતે લાવવું એ વાનપ્રસ્થીએ દાંતરૂપી ખાંડણિયામાં કૂટીને કે બહાર પથ્થર પર કૂટીને અન્ન ફળાદિકનો આહાર કરવો. વાનપ્રસ્થીએ ખેતીમાં પકાવેલું અન્ન જમવું નહીં, તેમજ પાકવાના સમય પહેલાં જ નીપજેલું ખેતી સિવાયનું અન્ન પણ જમવું નહીં. અગ્નિમાં શેકેલું અથવા કાચું જ અથવા કાળે કરીને પાકેલા ફળાદિકનું ભક્ષણ કરવું. વાનપ્રસ્થીએ ભોજન કર્યા પછી હાથ મુખને ધોયા પછી તત્કાળ પાત્રને ધોઈ નાખવું ને કોઈ અન્નનું રક્ષણ કરવું નહીં, અથવા એક માસ ચાલે તેટલા અન્નનું રક્ષણ કરવું, અથવા છ માસ ચાલે તેટલા અન્નનું રક્ષણ કરવું, અથવા એક વર્ષ પર્યંત ચાલે તેટલા અન્નનું રક્ષણ કરવું. પૂર્વ વર્ષમાં જે કાંઈ અન્નાદિકનો સંગ્રહ કર્યો હોય તેનો આસો મહિનામાં ત્યાગ કરી દેવો, ને સ્વયં જાતે તે જ મહિનામાં ફરી નવા મુનિ અન્નાદિકનો સંગ્રહ કરવો. ધીરે ધીરે ક્રમશઃ પોતાના તપમાં વધારો કરતા જવું, પરંતુ એકીસાથે અન્નાદિકનો ત્યાગ કરવાથી રત્ન જેવું દુર્લભ આ મનુષ્ય શરીર વિનાશ પામે છે. વાનપ્રસ્થીએ પ્રતિદિન ભગવાન શ્રીહરિનું હૃદયમાં ધ્યાન કરતા કરતા તપથી દેહનું શોષણ કરતા જવું. પ્રથમ મુનિ અન્નનું ભક્ષણ કરવું, પછી ફળ મૂળના ભક્ષણ ઉપર આવવું, પછી માત્ર રાત્રે જ ફળમૂળનો આહાર કરવો, પછી એકાંતરે જ ફળમૂળનો આહાર કરવો, ત્યાર પછી દર ત્રીજે દિવસે કે ચોથે દિવસે કે પાંચમે કે છઠ્ઠે દિવસે ફળમૂળનો આહાર કરવો, પછી ચાંદ્રાયણ વ્રત કરવું અથવા પખવાડિયે અથવા મહિને એકવાર આહાર કરવો, અથવા દૂધપાન, ફીણપાન અથવા ધૂમ્રપાન કરીને જીવવું, ચંદ્રની કિરણોનું પાન અથવા પાણીની વરાળનું પાન કરીને જીવન વિતાવવું. આ રીતે ક્રમશઃ તપશ્ચર્યામાં વધારો કરતા અને તપ કરવામાં પ્રીતિવાળા વાનપ્રસ્થીએ ક્યારેય પણ પ્રમાદી ન થવું, સદાય સાવધાન રહેવું. ઇન્દ્રિયો જીતી લીધી હોય છતાં પણ તેનો વિશ્વાસ ન કરવો. મનને સદાય નિયમમાં રાખવું. તુચ્છ વસ્તુની પ્રાપ્તિ માટે મૂર્ખ ભાવથી પોતાના તપનો ત્યાગ ન કરવો. સ્ત્રીની વાત સાંભળવા આદિકના રૂપમાં પોતાના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય તો એક ઉપવાસ કરવો. એમ કોઈ પણ બ્રહ્મચર્યના અંગનો ભંગ થાય તો ઉપવાસ કરવો, ને સદાય સાવધાન રહી તપશ્ચર્યા કરવી. જે દ્વિજ પત્ની સાથે વનમાં પ્રવેશ્યો હોય તે જો કામભાવથી સ્ત્રી સાથે મૈથુન કરે તો તે વ્રત થકી ભ્રષ્ટ થયેલો જાણવો. દ્વિજે એ પાપનું દેહાંત પ્રાયશ્ચિત્ત કરવું. આ વ્રત ભ્રષ્ટ વાનપ્રસ્થિનો જે પુત્ર છે તે ત્રણેય વર્ણના જનોને સ્પર્શ કરવા અયોગ્ય હોય છે, તેમજ તેમને વેદાધિકાર પણ પ્રાપ્ત થતો નથી. તેથી વાનપ્રસ્થીએ કામને પ્રયત્નપૂર્વક જીતવો. વળી વાનપ્રસ્થીએ ગ્રીષ્મ ઋતુમાં પંચાગ્નિનું સેવન કરવું, વર્ષા ઋતુમાં વરસાદની ધારાઓ સહન કરવી, ને શિશિર ઋતુમાં કંઠ સુધીના જળમાં ઊભા રહેવું. આ બધાનું એક કે બે તથા તેથી વધુ પ્રહર સુધી સેવન કરવું. આ રીતે વાનપ્રસ્થીએ ધીરજવાન થઈ દંભનો ત્યાગ કરી જે રીતે પોતાના શરીરનું પતન ન થાય એ રીતે યથાશક્તિ તપ કર્યા કરવું. આમ 12 વર્ષ અથવા 8 વર્ષ, 4 વર્ષ કે 2 વર્ષ પર્યંત કે 1 વર્ષ પર્યંત શક્તિ અનુસાર વનમાં રહેવું, ને કૃચ્છરાદિ તપશ્ચર્યા થકી વિરામ ન પામવું. જે પુરુષ કંટકાદિકથી પોતાની પીડા ઉપજાવે અને જે પુરુષ ચંદનાદિકથી પોતાનું પૂજન કરે તે બંને પુરુષને વિશે વાનપ્રસ્થિને ક્રોધ કે આનંદ ઉત્પન્ન ન થાય, પરંતુ બંને ઉપર સમાન દ્રષ્ટિ વર્તે એવી સ્થિતિમાં રહેવું. તપશ્ચર્યા કરવા અસમર્થ વાનપ્રસ્થિએ અગ્નિને પોતાના આત્મામાં ધારી લોકમાં વિચરણ કરવું, કોઈ એક નક્કી સ્થાનથી રહિત થઈ પોતાના પ્રાણની રક્ષા માટે અન્ય વાનપ્રસ્થિઓ પાસેથી ભિક્ષા માગવી અથવા ભિક્ષા કરવા ગામમાં જઈ પવિત્ર બ્રાહ્મણના ઘરની ભિક્ષા ગ્રહણ કરવી ને તેમાંથી 8 કોળિયા જમવા, તેથી પ્રાણ ધારણ કરવા અસમર્થ વાનપ્રસ્થિએ 16 કોળિયા જમવા, નિત્ય સ્વાધ્યાયશીલ રહેવું, ગાયત્રી મંત્રના જપ પરાયણ રહેવું ને નિદ્રા તથા આળસને જીતીને રાત્રિએ ભગવાનના ધ્યાન પરાયણ રહેવું. વાનપ્રસ્થિએ વસિષ્ઠાદિ બ્રહ્મર્ષિઓએ બાંધેલી ને દ્વિજાતિજનોને અવશ્ય પાલન કરવા યોગ્ય આ વાનપ્રસ્થાશ્રમની મર્યાદાનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવું. અગ્નિ જેમ કાષ્ઠને ભસ્મીભૂત કરી મૂકે તેમ પોતાની અંદર રહેલા દોષોને ભસ્મીભૂત કરી નાખવા ને યજ્ઞાદિ કર્મો કરીને પણ પ્રાપ્ત ન થઈ શકે તેવા દુર્જય મહારાદિ લોકોને પ્રાપ્ત કરવા. જે વાનપ્રસ્થી જરારોગથી ઉપદ્રવ પામેલો હોય ને પોતાના આશ્રમને ઉચિત કર્મ કરવામાં અસમર્થ હોય તેમણે હૃદયમાં ભગવાન શ્રીહરિનું ધ્યાન કરી અનશનાદિ લઘુ વ્રતો કરવા, આ પ્રમાણે મનને જીતી તપશ્ચર્યા કરતા વાનપ્રસ્થાશ્રમી ભગવાનની ભક્તિએ રહિત હોવાને કારણે દેહને અંતે તપસ્વીઓને ઈચ્છિત એવા મહરલોકને પામે છે. હે શિવરામ વિપ્ર, જે વાનપ્રસ્થાશ્રમમાં રહીને વિષ્ણુ ભક્તિએ સહિત તપશ્ચર્યા કરે છે તે ભગવાનના ધામને પામે છે. હે વિપ્ર, વૈખાનસ, વાલ્ખિલ્ય, ઔદુંબર અને ફેનપ આ પ્રકારે વાનપ્રસ્થિઓ આજીવિકા વૃત્તિના ભેદથી 4 પ્રકારના કહેલા છે. તેમાંથી ખેતી કર્યા વિના પાકેલા નિવારાદિ મુનિધાન્યથી જીવન જીવતા હોય તેમને વૈખાનસ નામથી કહેલા છે. નવું અન્ન પ્રાપ્ત થતાં પૂર્વે સંગ્રહ કરી રાખેલા અન્નનો ત્યાગ કરી દેનારાને વાલ્ખિલ્ય કહેલા છે. પ્રાતઃકાળે જાગ્રત થઈ જે દિશા તરફ પ્રથમ દ્રષ્ટિ કરે તે દિશામાંથી સ્વયં જઈ જે ફળ મૂળાદિક મળે તેનાથી જીવન વ્યતીત કરે તે ત્રીજા પ્રકારના ઔદુંબર કહેલા છે. અને વૃક્ષ પરથી સ્વયં પડેલા ફળ પુષ્પ પત્રથી જીવન જીવતા હોય તેને ફેનપ નામથી કહેલા છે. આ ચારે ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે એમ જાણવું. આ પૂર્વોક્ત વાનપ્રસ્થાશ્રમીને તપશ્ચર્યા કરતા જો સાંસારિક સર્વે પદાર્થોમાંથી દ્રઢ વૈરાગ્ય ઉત્પન્ન થાય તો તેમના માટે 4થો સંન્યાસ આશ્રમ પણ ગ્રહણ કરવાનો કહેલો છે. હે શ્રેષ્ઠ વિપ્ર, મેં 3જા વાનપ્રસ્થાશ્રમના આ ધર્મો સંક્ષેપથી તમને સંભળાવ્યા. હવે સ્મૃતિઓમાં પ્રસિદ્ધ 4થા સંન્યાસ આશ્રમના સર્વે ધર્મો તમને કહું છું. આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના 5મ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રીહરિએ વાનપ્રસ્થાશ્રમના ધર્મોનું નિરૂપણ કર્યું. એ નામે 38મો અધ્યાય પૂર્ણ થયો.